શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 23મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, જળ આસન અને ફલાહાર અર્પણ કરી ખટવાંગ રાજાનું સન્માન કરી અભય રાજા તેમની સમીપે આવીને બિરાજમાન થયા. તેમની પાછળ સુરપ્રભા અને સોમાદેવી બે પત્નીઓ, પુત્ર ઉત્તમ અને જયા, લલિતા, પાંચાલી અને નાનું આ ચાર પુત્રીઓ તથા બહેન સોમા અને સાળા ગાલવ પણ આવીને બેઠા. ત્યારે મહા ઉદાર બુદ્ધિવાળા અભય રાજા સુખપૂર્વક વિસામો લઈ વિરાજતા ખટવાંગ રાજર્ષિને પૂછવા લાગ્યા, હે બુદ્ધિમાન મિત્ર, ધર્મને જાણનારા આપનું અત્યારે ક્યાં પ્રદેશમાંથી અહીં આગમન થયું છે? ધાર્મિક પુરુષોનું ચાતુર્માસમાં બહાર નીકળવું અનુચિત છે, છતાં તેના કરતાં પણ કેટલું વધુ આવશ્યકનું પ્રયોજન હશે, તેથી તમે ઘરથી બહાર નીકળ્યા છો. અમારા દરબારગઢમાં આપનું આગમન સ્વજન એવા અમારા કોઈના કોઈ હિતને માટે થયું છે એમ મને જણાય છે. હે રાજન, આ પ્રમાણે અભય રાજાએ વિનય વચનોથી પૂછ્યું ત્યારે ખટવાંગ રાજા તેમને કહેવા લાગ્યા કે, હે અભય ભૂપતિ, સરદારપુરમાં મારા ગુરુ શ્રી સહજાનંદ સ્વામી પધાર્યા છે. હે અભય, તેમના દર્શન કરવા હું મારા પરિવાર સાથે ત્યાં ગયો હતો. ત્યાં મારા ગુરુના દર્શન કરવા માટે બીજા દેશાંતરોમાંથી હજારો મનુષ્યો આવ્યા હતા. સરદારપુરમાં અમારા ગુરુએ મોટો જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો હતો. તેમના દર્શન કરી હું મારા ગામ કાર્યાણી જતા વચ્ચે આપને મળવા અહીં આવ્યો છું. હે રાજન, ખટવાંગ રાજાએ આ પ્રમાણે ઉત્તર આપ્યો ત્યારે અભય રાજા ફરી તેમને પૂછવા લાગ્યા કે, હે મહાવ્રતવાળા મિત્ર, તમારા ગુરુ કોઈ સામાન્ય મનુષ્ય ન હોવા જોઈએ. તે કેવા પ્રકારના સદગુણોએ સંપન્ન છે? તમારા ગુરુ કોઈ મહાન પુરુષ હોવા જોઈએ એમ મને લાગે છે, નહીં તો તમારા જેવા બુદ્ધિમાન પુરુષો આવી વર્ષા ઋતુમાં તેમના દર્શન કરવા ઘર છોડીને બહાર કેમ નીકળે? તેથી તમારા ગુરુ શ્રી સહજાનંદ સ્વામી બીજા ગુરુઓ જેવા સામાન્ય તો નહીં જ હોય એમ હું ચોક્કસ માનું છું. હે મિત્રવર્ય, તે માટે તમારા ગુરુના ગુણો અમને યથાર્થ સંભળાવો. આ રીતના અભય રાજાના વચનો સાંભળી ખટવાંગ રાજા કહે છે, હે અભય, મારા ગુરુના સદગુણો વિશે હું તમને કંઈ વાત કરું તો તેમાં તમને વિશ્વાસ આવશે કે કેમ? આ બાબતમાં મને સંશય થાય છે. આ પ્રમાણે ખટવાંગ રાજાના વચનો સાંભળી અભય રાજા કહેવા લાગ્યા કે, હે મિત્રવર્ય, તમે ધાર્મિક અને સત્યવક્તા છો તે પ્રસિદ્ધ છે, તેથી તમારા વચનોમાં અવિશ્વાસ કરવાનું કોઈ કારણ જ નથી. અમને પૂર્ણ વિશ્વાસ છે, કારણ કે અમે તમને પાંડવોના વડીલ બંધુ યુધિષ્ઠિર સમાન સત્યવક્તા માનીએ છીએ. હે રાજર્ષિ, તેથી અમને તમારા પુત્રો જાણી અમારા હિત ખાતર આપના ગુરુના પ્રતાપની, પ્રભાવની તથા સદગુણોની વાતો કરો, કારણ કે અમારા સર્વેના અંતરમાં પણ તમારી જેમ સાંસારિક બંધનોમાંથી મુક્ત થવાની ઈચ્છા વર્તે છે. આ પ્રમાણે અભય રાજાનું વચન સાંભળી ખટવાંગ રાજર્ષિ કહેવા લાગ્યા કે, હે કલ્યાણપ્રિય રાજા, તમે તથા તમારા આ સર્વે સંબંધીજનો મન દઈને આશ્ચર્યકારી મારી વાતો સાંભળો. આ પ્રમાણે કહીને પોતે ખટવાંગ રાજાએ ભગવાન શ્રીહરિનો પ્રતાપ જે પ્રત્યક્ષ નિહાળ્યો હતો અને સંતોના મુખેથી જે સાંભળ્યો હતો તે સર્વેનું યથાર્થ વર્ણન અભય પરિવારની સન્મુખ કહ્યું તથા માંગરોળપુરમાં ભગવાન શ્રીહરિએ જે પોતાનું સમાધિ દ્વારા તથા દિવ્યદર્શન દ્વારા જે પ્રતાપ જણાવ્યો હતો તેનું પણ યથાર્થ વર્ણન કરી દેખાડ્યું. તેવી જ રીતે ભગવાન શ્રીહરિના દયા તથા વાત્સલ્યાદિ ભગવાનપણાના બોધક સદગુણો હતા તે એક એક ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન ખટવાંગ રાજાએ અભય પરિવાર સન્મુખ કહી દેખાડ્યું. હે રાજન, પોતાના પરિવારની સાથે અભય રાજા ભગવાન શ્રીહરિના અલૌકિક ઐશ્વર્ય સાંભળીને અતિશય આશ્ચર્ય પામ્યા અને રોમાંચિત ગાત્ર થઈ બહુ જ આનંદ પામ્યા. ત્યાર પછી અભય રાજા એ નક્કી ભગવાનનો અવતાર થયો લાગે છે એમાં કોઈ જાતનો સંશય નથી એમ મનમાં વિચારીને ફરી ખટવાંગ રાજાને પૂછવા લાગ્યા, હે મહાબુદ્ધિમાન, તમે જે વચન મને કહ્યું તે સંપૂર્ણ સત્ય છે. શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના ઇષ્ટદેવ તરીકે માનતા શ્રી સહજાનંદ સ્વામી સ્વયં જ પ્રગટ થયેલા શ્રીકૃષ્ણ જ છે તેમાં લેશમાત્ર પણ સંશય નથી. હે શ્રેષ્ઠ પુરુષ ખટવાંગ રાજા, આ પૃથ્વી પર પ્રગટ થયેલા તે સહજાનંદ સ્વામી કોના પુત્ર છે? ક્યા કુળમાં પ્રગટ થયા છે? ક્યા દેશમાં તેમનો જન્મ છે? આ સૌરાષ્ટ્ર દેશમાં ક્યારે પધાર્યા? સરદારપુરથી ક્યા દેશમાં જવાના છે? તમે તેમના જન્મ અને કર્મનું વર્ણન કરી અમને સંભળાવો. અમારા કોઈ ઉદય થયેલા ભાગ્યને કારણે અત્યારે આપનું અહીં આગમન થયું છે. હું પ્રતિદિન ભગવાન વિષ્ણુનો પ્રાદુર્ભાવ આ પૃથ્વી પર થયો હોવો જોઈએ એવો વિચાર કરતો હતો, પરંતુ આજે તો તમારા મુખેથી ભગવાનના પ્રાદુર્ભાવનો વૃત્તાંત સાંભળીશ. શું મારા ભાગ્ય ઉદય થયા? મને બહુ આનંદ થઈ રહ્યો છે. તમે આરંભથી માંડીને તેમના ચરિત્રોની કથા મને સંભળાવો. આપ જેવા આપ્ત પુરુષોના વચન અત્યંત પ્રમાણભૂત હોવાથી અમારા સંબંધીજનો પણ અત્યંત ઉત્કંઠાવાળા થઈ તમારા મુખેથી આ ભગવાનના પ્રાદુર્ભાવની કથા સાંભળવા ઈચ્છે છે. તેથી તમે અમને ભગવાનની કથા સંભળાવો, કારણ કે તમે અમારા હિતકારી છો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પોતાના બંધુજનોએ સહિત અભય રાજાએ ઉપરોક્ત રીતે પૂછવાથી ખટવાંગ રાજાને ભગવાન શ્રી નીલકંઠના ચરિત્રોની સ્મૃતિ થઈ આવી. તેણે કરીને ઉત્પન્ન થયેલા આનંદરૂપ જલથી પરિપૂર્ણ સરિતામાં તત્કાળ તે નિમગ્ન થયા. એ સમયે પોતાના આનંદિત અંતઃકરણમાં પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિના ચરણકમળમાં તેમનું ચિત્ત આસક્ત થયું. તેથી તેમને દેહની સ્મૃતિ ભૂલાઈ ગઈ. એક મુહૂર્ત પર્યંત તો તે મૂર્તિમાં મગ્ન રહેવાથી એકદમ મૌન બેસી રહ્યા. પછી ધીરે ધીરે શરીરની સ્મૃતિ પ્રાપ્ત થઈ ત્યારે ભગવાન શ્રીહરિમાં અતિશય પ્રેમ ઉભરાવાથી નેત્રોમાંથી હર્ષના આંસુઓ વહેવા લાગ્યા. શરીર પુલકિત થયું તથા રોમાવલી બેઠી થઈ અને પછી પ્રેમસભર વાણીથી અભય પરિવાર પ્રત્યે ભગવાન શ્રીહરિના ચરિત્રોનું વર્ણન કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ખટવાંગ અને અભયરાજાના અદ્ભુત સંવાદનું નિરૂપણ કર્યું. એ નામે 23મો અધ્યાય પૂર્ણ થયો.